श्री पद्म पुराण उत्तरखंड अध्याय 75। देवर्षि नारद नी सनकादि साथे भेट तथा नारद जी द्वारा भक्ति ज्ञान ने वैराग्य ना वृतांत नु वर्णन। पार्वती ए कहियो, हे भगवान, समस्त प्रमाणों में श्रीमद भगवान श्रेष्ठ छे, केम के तेना प्रत्येक पद में महर्षि द्वारा भगवान श्रीकृष्णना महिमानું વિવિધ પ્રકારે ગાન કરવામાં આવ્યું છે। તેથી અત્યારે તેના મહાત્મયનું ઇતિહાસ સહિત વર્ણન કરો। શ્રી મહાદેવજીએ કહ્યું, જેમનો હજી યજ્ઞોપવિત સંસ્કાર પણ ન થયો હતો તથા જે સમસ્ત લૌકિક વૈદિક કૃત્યોનો પરિત્યાગ કરીને ઘેરથી નીકળીને જઈ રહ્યા હતા, એવા સુખદેવજીને બાલ્યાવસ્થામાં જ સંન્યાસી થતા જોઈને તેમના પિતા શ્રીકૃષ્ણ તેમના પિતા શ્રીકૃષ્ણ દ્વેપાયન વિરહથી દુઃખી થઈને પુત્ર તમે ક્યાં જઈ રહ્યા છો આ પ્રમાણે પોકારવા લાગ્યા। તે સમયે સુખદેવજીની સાથે એકાકાર હોવાના કારણે વૃક્ષોએ જ તેમની વતી ઉત્તર આપ્યો હતો। એવા સંપૂર્ણ ભૂતોના હૃદયમાં આત્મા રૂપે બિરાજમાન પરમ જ્ઞાની સુખદેવજી મુનિને હું પ્રણામ કરું છું। એક સમયે ભગવદ્ કથાનું રસાસ્વાદન કરવામાં કુશળ પરમ બુદ્ધિમાન શૌનકજીએ નિમેષારણ્યમાં બિરાજમાન સુતજીને નમસ્કાર કરીને પૂછ્યું। શૌનકજી બોલ્યા, હે સુતજી, તમે આ સમયે કોઈ એવી સારપૂર્ણ કથા કહો જે અમારા કાનોને અમૃત જેવી મધુર લાગે તથા જે અજ્ઞાનરૂપી અંધકારનો અને કરોડો જન્મોના પાપોનો નાશ કરનારી હોય। ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય દ્વારા પ્રાપ્ત થનારું જ્ઞાન કઈ રીતે વધે છે તથા વૈષ્ણવ કઈ રીતે માયા મોહનું નિવારણ કરે છે। આ ઘોર કળિયુગમાં જીવ મોટા ભાગે અસુર ભાવના થઈ ગયા છે, તેથી તેઓ વિવિધ પ્રકારના દુઃખોથી ઘેરાયેલા રહે છે। તેથી તેમની શુદ્ધિનો સર્વશ્રેષ્ઠ ઉપાય શું છે? આ સમયે અમને કોઈ એવું સાધન બતાવો જે સર્વથી વધારે કલ્યાણકારી, પવિત્રને પણ પવિત્ર કરનારું તથા સદાને માટે ભગવાન શ્રીકૃષ્ણની પ્રાપ્તિ કરાવી દેનારું હોય। ચિંતામણી માત્ર લૌકિક સુખ આપે છે, કલ્પવૃક્ષ સ્વર્ગ સુધીની સંપત્તિ આપી શકે છે, પરંતુ જે ગુરુદેવ પ્રસન્ન થઈ જાય તો તેઓ યોગીઓને પણ દુર્લભ એવું વૈકુંઠ ધામ પણ આપી શકે છે। સુતજીએ કહ્યું, હે શૌનકજી, તમારા હૃદયમાં ભગવાન પ્રતિ પ્રેમ છે, તેથી હું વિચાર કરીને સંપૂર્ણ સિદ્ધાંતનો નિષ્કર્ષ સાર તમને સંભળાવું છું કે જે જન્મ અને મૃત્યુનો ભય નાશ કરનારો છે, હું તમને તે સાધન બતાવું છું કે જે ભક્તિના પૂરમાં વૃદ્ધિ કરે છે અને ભગવાન શ્રીકૃષ્ણની પ્રસન્નતાનું મુખ્ય કારણ છે। તો તમે સાવધાન થઈને તે સાંભળો। શ્રી સુખદેવજીએ કળિયુગમાં જીવોના કાળરૂપી સર્પના મુખનો કોળિયો થવાના ત્રાસનો સંપૂર્ણ નાશ કરવા માટે શ્રીમદ ભાગવત શાસ્ત્ર કહ્યું છે। મનની શુદ્ધિ માટે આના કરતા ઉત્તમ અન્ય કોઈ સાધન નથી। જ્યારે મનુષ્યના જન્મ જન્માંતરનો પુણ્યોદય થાય છે ત્યારે જ તેને આ ભાગવત શાસ્ત્રની પ્રાપ્તિ થાય છે। જ્યારે સુખદેવજી રાજા પરીક્ષિતના કથા સંભળાવવા માટે સભામાં બિરાજમાન થયા ત્યારે દેવતાઓ અમૃત કળશ લઈને તેમની પાસે આવ્યા। દેવતાઓએ પોતાનું કામ સાધવામાં કુશળ હોય છે, તેથી અહીં પણ એ સૌએ સુખદેવજીને નમસ્કાર કરીને કહ્યું, હે મુને, તમે આ અમૃત લઈ લો અને બદલામાં અમને કથામૃત આપો। આ રીતે પરસ્પર વિનિમય અદલાબદલી થઈ જવાથી રાજા પરીક્ષિત અમૃતનું પાન કરશે અને અમે સૌ શ્રીમદ ભાગવત રૂપી અમૃતનું પાન કરીશું। આ સંસારમાં ક્યાં કાચ અને ક્યાં મહામૂલ્ય મણી, ક્યાં અમૃત અને ક્યાં કથા? આમ વિચારીને શ્રી સુખદેવજીએ સમયે દેવતાનો ઉપહાસ કર્યો, તેમને ભક્તિશૂન્ય કથાના અનધિકારી જાણીને કથામૃત આપ્યું નહીં। આ રીતે શ્રીમદ ભાગવત કથા દેવતાઓને પણ દુર્લભ છે। પહેલાના સમયે શ્રીમદ ભાગવતના શ્રવણથી જ રાજા પરીક્ષિતનો મોક્ષ થયેલો જોઈને બ્રહ્માજીને પણ મોટું આશ્ચર્ય થયું હતું। તેમણે સત્યલોકમાં ત્રાજુ બાંધીને બધા સાધનો તોળ્યા. અન્ય બધા જ સાધનો તોલમાં હલકા ઉતર્યા, પણ પોતાની મહત્તાને કારણે ભાગવત જ બધા કરતા ભારે રહ્યું. આ જોઈને બધા ઋષિઓને ભારે વિસ્મય થયું. તેમણે કળિયુગમાં આ ભગવાન રૂપી ભાગવતને જ વાંચવા સાંભળવાથી જે તત્કાળ મોક્ષ આપે છે એવો નિશ્ચય કર્યો. સપ્તાહવિધિ સાથે શ્રવણ કરવાથી આ ભાગવત નિશ્ચિતપણે ભક્તિનું પ્રદાન કરે છે. પહેલાના સમયે આ કથા દયાપરાયણ સનકાદીએ દેવર્ષિ નારદને સંભળાવી હતી. જો કે દેવર્ષિએ પહેલા આ કથા બ્રહ્માજીના શ્રીમુખે સાંભળેલી હતી, પરંતુ સપ્તાહ શ્રવણની વિધિ તો સનકાદીએ જ તેમને કહી સંભળાવી. શૌનકજીએ પૂછ્યું, સંસારિક પ્રપંચથી મુક્ત અને વિચારશીલ નારદજીનો સનકાદીની સાથે સંયોગ ક્યાં થયો અને વિધિ વિધાનના શ્રવણમાં તેમને કેવી રીતે પ્રીતિ થઈ? સુતજીએ કહ્યું, હવે હું તમને તે ભક્તિપૂર્ણ કથાનક સંભળાવું છું કે જે શ્રી સુખદેવજીએ મને પોતાનો અનન્ય શિષ્ય જાણીને એકાંતમાં સંભળાવ્યું હતું. એક દિવસે વિશાલાપુરીમાં તે ચારે નિર્મળ ઋષિઓ સત્સંગ માટે આવ્યા. તેમણે ત્યાં નારદજીને જોયા. સનકાદીએ પૂછ્યું, હે બ્રહ્મન, તમારું મુખ ઉદાસ કેમ છે? તમે શા માટે ચિંતાતુર છો? આટલા બધા ઉતાવળા તમે ક્યાં જઈ રહ્યા છો અને તમારું આગમન ક્યાંથી થઈ રહ્યું છે? અત્યારે તો તમે એવા પુરુષ જેવા શૂન્ય મનસ્ક દેખાઓ છો કે જેનું ધન લૂંટાઈ ગયું હોય. તમારા જેવા આસક્તિ રહિત પુરુષ માટે આ વાજબી નથી. કહો, શું કારણ છે? નારદજીએ કહ્યું, સર્વોત્તમ લોક સમજીને હું પૃથ્વી પર આવ્યો. અહીં પુષ્કર, પ્રયાગ, કાશી, ગોદાવરી એટલે કે નાસિક, હરિદ્વાર, કુરુક્ષેત્ર, શ્રીરંગમ, સેતુબંધ વગેરે કેટલાય તીર્થોમાં અહીં તહીં વિચરતો રહ્યો, પણ મને મનને સંતોષ આપનારી શાંતિ ક્યાંય મળી નહીં. આ સમયે અધર્મના સહાયક કળિયુગે સમસ્ત પૃથ્વીને દુઃખી કરી મૂકી છે. હવે અહીં સત્ય, તપ, શૌચ, બાહ્ય અને આંતરિક પવિત્રતા, દયા, દાન વગેરે કશું પણ નથી. બિચારા જીવ માત્ર પોતાનું પેટ ભરવામાં જ લાગેલા છે. તેઓ અસત્યભાષી, આળસુ, મંદબુદ્ધિ, ભાગ્યહીન અને ઉપદ્રવગ્રસ્ત થઈ ગયા છે. જેઓ સાધુ સંત કહેવાય છે તેઓ પૂરા પાખંડી થઈ ગયા છે. જોવામાં તો તેઓ વિરક્ત લાગે છે, પરંતુ પત્ની ધન વગેરે બધાનો પરિગ્રહ કરે છે. ઘરોમાં સ્ત્રીઓનું રાજ્ય છે, શાળાઓ સલાહકાર બન્યા છે. લોભથી લોકો કન્યા વિક્રય કરે છે અને પતિ પત્ની વચ્ચે કંકાસ થયા કરે છે. મહાત્માઓના આશ્રમો, તીર્થો અને નદીઓ પર યવનો એટલે વિધર્મીઓનો અધિકાર થઈ ગયો છે. તે દૃષ્ટોએ ઘણા દેવાલયો પણ નષ્ટ કરી દીધા છે. અત્યારે અહીં ન કોઈ યોગી છે, ન કોઈ સિદ્ધ છે, ન જ્ઞાની છે અને ન તો કોઈ સત્કર્મ કરનારું પણ છે. બધા સાધન અત્યારે કળરૂપી દાવાનળથી બળીને ભસ્મ થઈ ગયા છે. આ કળીકાળમાં બધા દેશવાસીઓ બજારોમાં અન્ન વેચે છે. બ્રાહ્મણો પૈસા લઈને વેદ ભણાવે છે અને સ્ત્રીઓ વેશ્યાવૃત્તિથી નિર્વાહ કરે છે. આ રીતે કળિયુગના દોષો જોતો અને પૃથ્વી પર વિચરતો હું યમુનાજીના તટે પહોંચ્યો કે જ્યાં ભગવાન શ્રીકૃષ્ણને અનેક લીલાઓ થયેલી છે. હે મુનિવરો, સાંભળો, ત્યાં મેં એક મોટું આશ્ચર્ય જોયું. ત્યાં એક યુવાન સ્ત્રી ખિન્ન મનથી બેઠી હતી. તેની બાજુમાં બે વૃદ્ધ પુરુષો અચેત અવસ્થામાં પડ્યા હતા અને જોર જોરથી શ્વાસ લઈ રહ્યા હતા. તે યુવતી તેમની સેવા કરતી કરતી ક્યારેક તેમને સચેત કરવા પ્રયત્ન કરતી હતી તો ક્યારેક તેમની આગળ રોવા લાગતી હતી. તે પોતાના શરીરના રક્ષક પરમાત્માને દસે દિશાઓમાં જોતી હતી. તેની ચારે બાજુ સેંકડો સ્ત્રીઓ તેને વીંઝણું નાખતી હતી અને વારંવાર સમજાવી રહી હતી. દૂરથી આ બધું જોઈને હું કુતૂહલવશ તેની પાસે ગયો. મને જોઈને તે યુવતી ઊભી થઈ ગઈ અને અત્યંત વ્યાકુળ થઈને કહેવા લાગી. યુવતીએ કહ્યું, અરે મહાત્માજી, પળવાર થોભી જાઓ અને મારી ચિંતાને પણ નષ્ટ કરી દો. તમારું દર્શન તો સંસારના બધા પાપોને સર્વથા નષ્ટ કરી દેનારું છે. તમારા વચનોથી મારા દુઃખની પણ ઠીક ઠીક શાંતિ થશે. મનુષ્યને જ્યારે મહાભાગ્ય હોય છે ત્યારે જ તમારા દર્શન થતા હોય છે. નારદજી કહે છે, ત્યારે મેં તે સ્ત્રીને પૂછ્યું, દેવી તમે કોણ છો? આ બંને પુરુષો તમારા શું થાય છે? અને તમારી પાસે આ કમલ નયનની દેવીઓ કોણ છે? તમે પોતાના દુઃખનું કારણ મને વિસ્તારથી જણાવો. યુવતીએ કહ્યું, મારું નામ ભક્તિ છે. આ જ્ઞાન અને વૈરાગ્ય નામના મારા પુત્રો છે. કાળ બળે જ તેઓ આવા જર્જર બની જર્જર થઈ ગયા છે. આ દેવીઓ, ગંગાજી વગેરે નદીઓ છે, તે બધી મારી સેવા કરવા માટે જ આવેલી છે. આ રીતે સાક્ષાત દેવીઓની સેવા પામવા છતાં પણ મને સુખ શાંતિ નથી. હે તપોદન, હવે ધ્યાન દઈને મારો વૃતાંત સાંભળો. આમ તો મારી કથા પ્રસિદ્ધ છે, તો પણ તમે તે સાંભળો અને મને શાંતિ આપો. હું દ્રવિડ દેશમાં જન્મી, કર્ણાટકમાં ઉછરી, ક્યાંક ક્યાંક મહારાષ્ટ્રમાં સન્માન પામી, પરંતુ ગુજરાતમાં મને ઘડપણ ઘેરી ગયું, ઘેરી વળ્યું. ત્યાં ઘોર કળિયુગના પ્રભાવથી પાખંડીઓએ મારો અંગ ભંગ કરી દીધો. દીર્ઘ સમય સુધી આવી અવસ્થા રહેવાના કારણે હું પોતાના પુત્રો સહિત દુર્બળ અને નિસ્તેજ થઈ ગઈ. હવે હું જ્યારથી વૃંદાવનમાં આવી છું ત્યારથી ફરી પરમ સુંદરી સ્વરૂપવતી નવયુવતી થઈ ગઈ છું. પરંતુ આ સામે પડી રહેલા મારા બંને પુત્રો થાક્યા હાર્યા દુઃખી થઈ રહ્યા છે. હવે હું આ સ્થાન છોડીને બીજે ક્યાંય ક્યાંક જવા ઈચ્છું છું. હવે હું આ સ્થાન છોડીને બીજે ક્યાંક જવા ઈચ્છું છું. આ બંને ઘરડા થઈ ગયા છે. આજ દુઃખથી હું દુઃખી છું. હું મા હોવા છતાં તરુણી છું અને આ બંને મારા પુત્રો હોવા છતાં વૃદ્ધ શા માટે? અમે ત્રણે સાથે જ રહેનારા છીએ, તો પછી આ વિપરીત પણ શા માટે થવું? તો એમ જોઈએ કે માતા ઘરડી હોય અને પુત્રો યુવાન. આ કારણે હું આશ્ચર્યચકિત ચિત્તથી પોતાની આ સ્થિતિ પર શોક કરી રહી છું. આપ પરમ બુદ્ધિમાન અને યોગ નિધિ છો, આનું શું કારણ છે બતાવશો? નારદજીએ કહ્યું, હે સાધુ, હું જ્ઞાન દ્રષ્ટિથી પોતાના હૃદયમાં તમારા સંપૂર્ણ દુઃખનું કારણ જોઉં છું. તમારે વિષાદ કરવો જોઈએ નહીં. શ્રી હરિ તમારું કલ્યાણ કરશે. સુતજી કહે છે, મુનિવર નારદજી એક ક્ષણમાં જ તેનું કારણ જાણીને કહ્યું. નારદજીએ કહ્યું, હે દેવી, સાવધાન થઈને સાંભળો. આ દારૂણ કળિયુગ છે, તેથી અત્યારે સદાચાર, યોગ માર્ગ, તપ વગેરે બધા લુપ્ત થઈ ગયા છે. લોકો સઠતા અને દુષ્કર્મ કરતા રહીને અઘાસુર બની રહ્યા છે. સંસારમાં જ્યાં જુઓ ત્યાં સત્પુરુષો દુઃખી છે અને દુષ્ટો સુખી થઈ રહ્યા છે. અત્યારે જે બુદ્ધિમાન પુરુષ ધૈર્ય ધારી રહે તે જ મોટો જ્ઞાની અથવા પંડિત છે. પૃથ્વી ક્રમશઃ પ્રતિવર્ષ શેષજી માટે ભારરૂપ થતી જાય છે. અત્યારે તે સ્પર્શ પાત્ર તો શું જોવા લાયક પણ રહી નથી. અને પૃથ્વી પર ક્યાંય મંગળ દેખાતું જ નથી. અત્યારે કોઈને પુત્રો સહિત તમારું દર્શન પણ થતું નથી. વિષયાનુરાગને કારણે અંધ બનેલા જીવો વડે ઉપેક્ષિત થયેલા તમે જર્જર બની રહ્યા હતા. વૃંદાવનના સંયોગથી તમે પુનઃ તરુણી બન્યા છો, તેથી આ વૃંદાવન ધામ ધન્ય છે કે જ્યાં સર્વત્ર ભક્તિ નૃત્ય કરે છે. પરંતુ તમારા બંને પુત્રોનો અહીં કોઈ ગ્રાહક નથી, તેથી તેમનું ઘડ પણ છૂટતું નથી. અહીં તેમને થોડુંક આત્મસુખ એટલે ભગવાનના સ્પર્શથી આવિર્ભૂત આનંદ પ્રાપ્ત થવાને કારણે એ સૂતા જેવા લાગે છે. ભક્તિએ કહ્યું, હે મહર્ષિ, રાજા પરીક્ષિતે આ પાપી કળિયુગને શા માટે રહેવા દીધો? એને આવતા જ બધી વસ્તુઓનો સાર કોણ જાણે ક્યાં ચાલ્યો ગયો. કરુણામય શ્રી હરિ પણ આ અધર્મ સી રીતે જોઈ શકે છે. હે મુનિ, મારો આ સંદેહ દૂર કરો. તમારા વચનોથી મને ઘણી શાંતિ થઈ છે. નારદજીએ કહ્યું, હે બાલા, તમે પૂછ્યું છે તો પ્રેમથી સાંભળો. હે કલ્યાણ, હું બધું તમને બતાવીશ અને તમારું દુઃખ દૂર થઈ જશે. જે દિવસે ભગવાન શ્રી કૃષ્ણ આ ભૂલોક છોડીને પોતાના પરમધામમાં પધારી ગયા, તે દિવસથી અહીં સમસ્ત સાધનો માટે બાધક એવો કળિયુગ આવી ગયો. દિગ્વિજયના સમયે રાજા પરીક્ષિતની દ્રષ્ટિ પડવાથી કળિયુગ દિનવત થઈ તેમના શરણમાં આવ્યો. ભ્રમર જેવા સારગ્રાહી રાજાએ એવો નિશ્ચય કર્યો કે મારે આનો વધ નહીં કરવો જોઈએ, કારણ કે જે ફળ તપ યોગ અને સમાધિથી પણ મળતું નથી કારણ કે જે ફળ તપ યોગ અને સમાધિથી પણ મળતું નથી તે ફળ કળિયુગમાં શ્રી હરિકીર્તનથી જ સારી રીતે એટલે કે સમ્યકપણે મળે છે. યત ફલમ નાસ્તિ તપસા ન યોગે ન સમાધિના તત ફલમ લભતે સમ્યકલો કેશવ કીર્તનાદ. 189 અધ્યાયનું 75મો શ્લોક. આ રીતે સારહીન હોવા છતાં પણ તેની એક દ્રષ્ટિએ સારયુક્ત જોઈને તેમણે કળિયુગમાં ઉત્પન્ન થનારા જીવોના સુખ માટે જ તેને કળિયુગને રહેવા દીધો હતો. આ સમયે લોકો કુકર્મમાં પ્રવૃત્ત છે, તેથી બધી જ વસ્તુઓનો સાર નીકળી ગયો છે અને પૃથ્વીના તમામ પદાર્થો બીજહીન ભૂસા જેવા થઈ ગયા છે. બ્રાહ્મણો માત્ર અન્ન ધન પ્રાપ્તિને લોભે જ પ્રત્યેક ઘર અને પ્રત્યેક માણસને ભાગવતની કથા સંભળાવે છે, તેથી કથાનો સાર ચાલ્યો ગયો છે. તીર્થોમાં અનેક પ્રકારના અત્યંત ઘોર કર્મો કરનારા નાસ્તિક અને નારકી મનુષ્યો પણ રહેવા લાગ્યા છે, તેથી તીર્થોનો પ્રભાવ પણ જતો રહ્યો છે. જેમનું ચિત્ત નિરંતર કામ ક્રોધ મહાલોભ અને તૃષ્ણાથી તપતું રહે છે તેવા મનુષ્યો પણ તપસ્યાનો ઢોંગ કરવા લાગ્યા છે, તેથી તપમાંથી પણ સાર નીકળી ગયો છે. મન પર કાબુ નહીં હોવાના કારણે તથા લોભ દંભ અને પાખંડનો આશ્રય લેવાના કારણે તેમજ શાસ્ત્રનો અભ્યાસ નહીં કરવાથી ધ્યાન યોગનું ફળ ચાલ્યું ગયું છે. પંડિતોની દશા એવી છે કે તેઓ પોતાની પત્ની સાથે પશુની જેમ રમણ કરે છે, તેમનામાં સંતાન પેદા કરવાનું જ કૌશલ્ય જોવા મળે છે. મુક્તિ સાધનમાં તેઓ સર્વથા કુશળ છે, સંપ્રદાય અનુસાર મળેલી વૈષ્ણવતા પણ ક્યાંય જોવા મળતી નથી. આ રીતે ઠેર ઠેર બધી જ વસ્તુઓનો સાર લુપ્ત થઈ ગયો છે. આ તો યુગનો સ્વભાવ જ છે, એમાં કોઈનો દોષ નથી. તેથી જ પુંડરીકાક્ષ ભગવાન અત્યંત નજીક રહેવા છતાં પણ આ બધું સહી રહ્યા છે. સુતજી કહે છે, હે સોનકજી, આ પ્રમાણે દેવર્ષિ નારદના વચનો સાંભળીને ભક્તિને ભારે આશ્ચર્ય થયું. એ પછી તેણે જે કહ્યું, જે કંઈ કહ્યું તે સાંભળો. ભક્તિએ કહ્યું, હે દેવર્ષિ, તમે ધન્ય છો, મારું મોટું સૌભાગ્ય કે તમારો ભેટો થયો. સંસારમાં સાધુ પુરુષનું દર્શન જ સમસ્ત સિદ્ધિઓનું પરમ કારણ છે. તમારો માત્ર એક જ વારનો ઉપદેશ ધારણ કરીને કયાધુ કુમાર પ્રહલાદે માયા પર વિજય મેળવી લીધો હતો. ધ્રુવજીએ પણ તમારી કૃપાથી જ ધ્રુવપદ મેળવ્યું હતું. તમે સર્વ મંગલમય અને સાક્ષાત શ્રી બ્રહ્માજીના પુત્ર છો. હું તમને નમસ્કાર કરું છું. અધ્યાય 75મો સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.